श्री पद्म पुराण पाताल खंड अध्याय 20। शत्रुघ्न वगैरह नु घोड़ा सहित आरण्यक मुनि ना आश्रम पर जवू। मुनि नी आत्मकथा में रामायण नु वर्णन अने अयोध्या में जईने तेमनु श्री रघुनाथ जी ना स्वरूप में मळी जवू। शेष जी कहे छे, राक्षसों द्वारा अपहरण करेला घोड़ा ने मेळवीने पुष्कल सहित राजा शत्रुघ्न ने बहु हर्ष थयो। दुर्जय दैत्य विद्युन मालीना मराई जवाथी समस्त देवता निर्भय थई गया। तेमने बहु सुख मळ्यु। त्यार पछी शत्रुघ्न ते उत्तम अश्व ने छोड़ियो, पछी तो ते उत्तर दिशा में भ्रमण करवा लाग्यो। बधी प्रकारना अस्त्र शस्त्र में प्रवीण श्रेष्ठ रथी घोड़े सवार अने पैदल सैनिकों तेनी रक्षा में नियुक्त हता। फरता फरता ते अश्व नर्मदाना तट पर जई पहुंच्यो, જ્યાં ઘણા ઋષિ મહર્ષિ નિવાસ કરે છે। નર્મદાનું જળ એવું લાગતું હતું જાણે પાણીના રૂપમાં નીલ રત્નોનો રસ જ દેખાઈ રહ્યો હોય। ત્યાં તટ પર તેમણે એક જૂની પર્ણશાળા જોઈ જે ખાખરાના પાંદડાથી બનેલી હતી અને નર્મદાની લહેરો તેને પોતાના જળથી સિંચી રહી હતી। શત્રુઘ્નજી સંપૂર્ણ ધર્મ અર્થ કામ અને કર્તવ્યના જ્ઞાનમાં નિપુણ હતા। તેમણે સર્વજ્ઞ અને નીતિકુશળ મંત્રી સુમતિને પૂછ્યું, મંત્રીવર, આ પવિત્ર આશ્રમ કોનો છે? સુમતિએ કહ્યું, મહારાજ, અહીં એક શ્રેષ્ઠ મુનિ રહે છે જે સંપૂર્ણ શાસ્ત્રના વિદ્વાન છે। એમના દર્શન કરીને આપણા લોકોના સમસ્ત પાપ ધોવાઈ જશે, તેથી તમે તેમને પ્રણામ કરીને તેમને જ પૂછો, એ તમને બધું જ કહી દેશે। એમનું નામ આરણ્યક છે। તેઓ શ્રી રઘુનાથજીના ચરણોના સેવક છે તથા તેમના ચરણ કમળોનું મકરંદનું આસ્વાદન કરવા માટે સદા લોલુપ રહે છે। એમણે બહુ ઉગ્ર તપસ્યા કરી છે અને તેઓ સમગ્ર શાસ્ત્રોના ધર્મજ્ઞ છે। સુમતિનું આ ધર્મયુક્ત વચન સાંભળીને શત્રુઘ્નજી થોડા સેવકોને સાથે લઈને મુનિના દર્શન કરવા માટે ગયા। પાસે જઈને તે બધા વીરોએ વિનિત ભાવે મસ્તક ઝુકાવીને તાપસોમાં શ્રેષ્ઠ આરણ્યક મુનિને નમસ્કાર કર્યા। મુનિએ તે બધાને પૂછ્યું, તમે લોકો ક્યાં ભેગા થયા છો તથા કઈ રીતે અહીં આવ્યા છો એ બધું જણાવો। સુમતિએ કહ્યું, મુને, આ બધા લોકો રઘુકુળ નરેશના અશ્વની રક્ષા કરી રહ્યા છે। તેઓ આ સમયે સર્વ સામગ્રીઓથી યુક્ત અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કરવાના છે। આરણ્યક બોલ્યા, બધી સામગ્રીઓને એકત્રિત કરીને જાત જાતના સુંદર યજ્ઞોનું અનુષ્ઠાન કરવાથી શું લાભ? તે તો અત્યંત અલ્પ પુણ્ય પ્રદાન કરનારા છે તથા તેનાથી ક્ષણભંગુર ફળની જ પ્રાપ્તિ થાય છે। સ્થિર ઐશ્વર્ય પદને આપનારા તો એકમાત્ર રમાનાથ ભગવાન શ્રી રઘુવીર જ છે। જે લોકો તે ભગવાનને છોડીને બીજાની પૂજા કરે છે તે મૂર્ખ છે, જે મનુષ્યના સ્મરણ માત્રથી પહાડ જેવા પાપોનો પણ નાશ કરી નાખે છે। તે ભગવાનને છોડીને મૂઢ લોકો યોગ યાગ અને વ્રત વગેરે દ્વારા ક્લેશ ઉઠાવે છે। સકામ પુરુષ અથવા નિષ્કામ યોગી પણ જેમનું પોતાના હૃદયમાં ચિંતન કરે છે તથા જે મનુષ્યોને મોક્ષ પ્રદાન કરવાવાળા છે તે ભગવાન શ્રીરામ સ્મરણ કરવા માત્રથી સર્વ પાપોને દૂર કરી નાખે છે। મૂઢો લોકો હરિમ ત્યક્તવા કરોત્યન્ય સમર્ચનમ રઘુવીરમ રમાનાથમ સ્થિરૈરશ્વર્ય પદ પ્રદમ યો નરેહી સ્મૃતમાત્રો અશો હરતે પાપ પવર્તમ તમ મુક્તવા ક્લિશ્યતે મૂઢો યોગ યાગ વ્રતાદિભિઃ સકારમે યોગિભિર વાપી ચિંત્યતે કામવર્જિતે હિ અપવર્ગ પ્રદમ નૃણામ સ્મૃત માત્રા ખીલા દહમ। 35મા અધ્યાયના 31-32 અને 34 શ્લોક સંખ્યા। પૂર્વકાળની વાત છે, હું તત્વજ્ઞાનની ઈચ્છાથી જ્ઞાની ગુરુને શોધતો ઘણા તીર્થોમાં ભ્રમણ કરતો રહ્યો, પરંતુ કોઈએ મને પણ તત્વજ્ઞાનનો ઉપદેશ ન આપ્યો। તે સમયે એક દિવસ ભાગ્યવશ મને લોમસ મુનિ મળી ગયા। તેઓ સ્વર્ગલોકમાંથી તીર્થયાત્રા માટે આવ્યા હતા। તે મહર્ષિને પ્રણામ કરીને મેં પૂછ્યું, સ્વામી, હું આ અદ્ભુત અને દુર્લભ મનુષ્ય શરીરને પ્રાપ્ત કરીને ભયંકર ભવસાગરથી પાર જવા ચાહું છું, આવી સ્થિતિમાં મારે શું કરવું જોઈએ? મારી આ વાત સાંભળીને તેઓ બોલ્યા, વિપ્રવર, એકાગ્ર ચિત્ત થઈને પૂર્ણ શ્રદ્ધાથી સાંભળો, સંસાર સમુદ્રથી તરવા માટે દાન, તીર્થ, વ્રત, નિયમ, યમ, યોગ તથા યજ્ઞ વગેરે અનેક સાધન છે। આ બધા સ્વર્ગ પ્રદાન કરનારા છે, પરંતુ મહાભાગ, હું તમને એક પરમ ગોપનીય તત્વનું વર્ણન કરું છું, જે સર્વ પાપોનો નાશ કરનારું અને સંસાર સાગરથી પાર ઉતારનારું છે। નાસ્તિક અને શ્રદ્ધાહીન પુરુષને આનો ઉપદેશ આપવો ન જોઈએ। નિંદક, સઠ તથા ભક્તિ પ્રત્યે દ્વેષ રાખનાર પુરુષને માટે પણ આ તત્વનો ઉપદેશ કરવાની મનાઈ છે। જે કામ અને ક્રોધથી રહિત હોય, જેનું ચિત્ત શાંત હોય તથા જે ભગવાન શ્રીરામનો ભક્ત હોય, તેની સામે આ ગૂઢ તત્વનું વર્ણન કરવું જોઈએ। આ સમસ્ત દુઃખોનો નાશ કરનારું સર્વોત્તમ સાધન છે। શ્રીરામથી મોટો કોઈ દેવતા નથી, શ્રીરામથી વધીને કોઈ વ્રત નથી, શ્રીરામથી મોટો કોઈ યોગ નથી તથા શ્રીરામથી મોટો કોઈ યજ્ઞ નથી। શ્રીરામનું સ્મરણ, જપ અને પૂજન કરીને મનુષ્ય પરમપદને પ્રાપ્ત કરે છે, પરમપદને પ્રાપ્ત થાય છે, તેને આ લોક અને પરલોકની ઉત્તમ સમૃદ્ધિ મળે છે। શ્રી રઘુનાથજી સંપૂર્ણ કામનાઓ અને ફળના દાતા છે। મન દ્વારા સ્મરણ અને ધ્યાન કરવાથી તેઓ પોતાની ઉત્તમ ભક્તિ પ્રદાન કરે છે, જે સંસાર સમુદ્રથી તારનારી છે। ચાંડાળ પણ શ્રીરામનું સ્મરણ કરીને પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે। પછી તમારા જેવા વેદ શાસ્ત્ર પરાયણ પુરુષને માટે તો કહેવાનું જ શું? આ સંપૂર્ણ વેદ અને શાસ્ત્રોનું રહસ્ય છે, જેને મેં તમારી આગળ પ્રગટ કરી દીધું। હવે તમારો જેવો વિચાર હોય તેમ કરો। એક જ દેવતા છે શ્રીરામ, એક જ વ્રત છે તેમનું પૂજન, એક જ મંત્ર છે તેમનું નામ, તથા એક જ શાસ્ત્ર છે તેમની સ્તુતિ। તેથી તમે સર્વ પ્રકારે પરમ મનોહર શ્રીરામચંદ્રજીની ભક્તિ કરો, એનાથી તમારા માટે આ મહાન સંસાર સાગર ગાયની ખરી જેવો થઈ જશે। રામ નામ નાસ્તિ, રામ નામ નાસ્તિ પરો દેવો રામ નાસ્તિ પરમ વ્રતમ, નહી રામાત પરો યોગો નહી રામાત પરો મખ, તમ સ્મૃત્વા ચૈવ જપ્ત્વા ચ પૂજયિત્વા નરહ પદમ, પ્રાપ્નોતિ પરમાં વૃદ્ધિ મેહિકા મુસ્મિકા મુસ્મિકિમ તથા સંસ્મૃતો મનસા ધ્યાયતઃ સર્વકામ ફલપ્રદઃ દદાતિ પરમાં ભક્તિમ સંસાર અંબોધિ તારિણમ, સ્વપાકો અપિ હિ સંસ્મૃત્ય રામમ યાતિ પરામ ગતિમ, યે વેદ શાસ્ત્ર નિરતા સ્વાદ શાસ્ત્રત્ર કિમ પુનઃ, સર્વેષાં વેદ શાસ્ત્રાણામ રહસ્યમ તે પ્રકાશિતમ સમાચર તથા ત્વમ વે યથા સ્યાત મનીષિતમ, એકો દેવો રામચંદ્રો વ્રતમ એકમ તદર્ચનમ મંત્રોપ્યેક્ષ સ્વ તન્નામ શાસ્ત્રમ તદયેવ તત્સ્તુતિ તસ્માત સર્વાત્માના રામચંદ્રમ ભજ મનોહરમ, યથા ગોષ્પદ તુચ્છો ભવેત સંસાર સાગર। 35મા અધ્યાયના 46-52 શ્લોક સંખ્યા। મહર્ષિ લોમસનું આ વચન સાંભળીને મેં ફરી પ્રશ્ન પૂછ્યો, મુનિવર, મનુષ્ય ભગવાન શ્રીરામનું ધ્યાન અને પૂજન કઈ રીતે કરવું જોઈએ? આ સાંભળીને તેમણે સ્વયં શ્રીરામનું ધ્યાન કરતા રહીને મને બધી વાતો કહી। સાધકે આ પ્રમાણે ધ્યાન કરવું જોઈએ, રમણીય અયોધ્યા નગરી પરમ ચિત્ર વિચિત્ર મંડપોથી શોભી રહી છે, તેની અંદર એક કલ્પ વૃક્ષ છે, તેના મૂળ ભાગમાં પરમ મનોહર સિંહાસન બિરાજમાન છે। આ સિંહાસન બહુ કિંમતી મરકતમણી સુવર્ણ તથા નીલમણી વગેરેથી સુશોભિત છે। અને પોતાની કાંતિથી ગહન અંધકારનો નાશ કરી રહ્યું છે। આ બધા પ્રકારની મનોવાંછિત સમૃદ્ધિઓ આપનારું છે, તેના ઉપર ભક્તોના મન મોહનારા શ્રી રઘુનાથજી બેઠેલા છે। તેમનો દિવ્ય વિગ્રહ દુર્વાદળ જેવો શ્યામ છે, જે દેવરાજ ઇન્દ્ર દ્વારા પૂજિત થાય છે। ભગવાનનું સુંદર મુખ પોતાની શોભાથી રાત્રિના પૂર્ણ ચંદ્રની સુંદર કાંતિને પણ તિરસ્કૃત કરી રહ્યું છે। તેમનું તેજસ્વી લલાટ અષ્ટમીના અર્ધચંદ્રની સુંદરતા ધારણ કરે છે। મસ્તક પર કાળા કાળા વાંકડિયા વાળ શોભી રહ્યા છે। મુગટના મણીઓથી તેમનું મુખ પ્રકાશિત થઈ રહ્યું છે। કાનમાં પહેરેલા મકરાકાર કુંડળ પોતાની સુંદરતાથી ભગવાનની શોભા વધારી રહ્યા છે। મુંગા એટલે પ્રવાલ જેવી સુંદર કાંતિ ધારણ કરવા વાળા લાલ લાલ હોઠ બહુ મનોહર દેખાય છે। ચંદ્રમાના કિરણોને મહાત કરતી દંત પંક્તિઓ તથા જપા કુસુમ સમાન રંગવાળી જીભને કારણે તેમના શ્રીમુખની સુંદરતા અતિશય વધી ગઈ છે। શંખના આકારનો સુંદર કંઠ જેમાં રૂક વગેરે ચારે વેદ તથા બધા શાસ્ત્રો નિવાસ કરે છે, તેમના શ્રી વિગ્રહને સુશોભિત કરી રહ્યો છે। શ્રી રઘુનાથજી સિંહ જેવા ઊંચા અને ભરાવદાર ખભા ધરાવે છે। તેઓએ કેયુર અને કડાથી વિભૂષિત વિશાળ ભુજાઓ ધારણ કરેલી છે। તેમના બંને હાથ અંગૂઠીમાં જડેલા હીરાની શોભાથી દીદીપ્યમાન તથા ઘૂંટણો સુધી લાંબા છે। વિસ્તૃત વૃક્ષસ્થળ લક્ષ્મીના નિવાસથી શોભી રહ્યું છે। શ્રીવત્સ વગેરે ચિહ્નોથી અંકિત હોવાના કારણે ભગવાન અત્યંત મનોહર લાગે છે। મહાન ઉદર, ઊંડી નાભી તથા સુંદર કટિભાગ તેમની શોભા વધારે છે। રત્નોના બનેલા કંદોરાના કારણે શ્રી અંગોની સુંદરતા ઘણી વધી ગઈ છે। નિર્મળ ઉરુ એટલે સાંથળો અને સુંદર ઘૂંટણો પણ તેમની શોભા વધારવામાં સહાયક બની રહ્યા છે। ભગવાનના ચરણ જેમનું યોગીજનો ધ્યાન કરે છે બહુ કોમળ છે। તેમના ચરણ તળમાં વજ્ર, અંકુશ અને જવ વગેરેની ઉત્તમ રેખાઓ છે। તે યુગલ ચરણોથી શ્રી રઘુનાથજીના વિગ્રહની શોભા બહુ વધી ગઈ છે। અયોધ્યા નગરે રમ્યે ચિત્ર મંડપ શોભિતે, ધ્યાયેત કલ્પતરો રમૂલે સર્વ કામ સમૃદ્ધિ દકમ। મહામરકત સ્વર્ણ નીલ રત્ન આદિશો ભીતમ, સિંહાસનમ ચિતહરમ કાંત્યા તામિસ્ત્રનાશનમ, તત્રોપરી સમાસિનમ રઘુરાજમ મનોરમમ, દુર્વાદલશ્યામતમ શામતનું દેવમ દેવેન્દ્ર પૂજિતમ, રાકાયામ પૂર્ણસીતામ સુકાંતિ ધિક્કારી વક્ત્રણમ, અષ્ટમી ચંદ્ર શકલ સમભાલા ધીધારણમ, નીલકુંતલ શોભાઢ્યમ કિરીટમણીરંજિતમ, મકરાકાર સૌંદર્ય કુંડલાભ્યામ વિરાજિતમ, વિદ્રુમ પ્રભસત્કાર કાંતિર છંદ વિરાજિતમ, તારાપતિકરાકાર દ્રિજરાજીશુ ભીતમ, જપા પુષ્પા ભયા માધવ્ય જીવ્યા શોભિતાનનમ, યશ્યામ વસંતિ નિગમા ઋગ્ગાધ્યાઃ શાસ્ત્ર સંયુક્તાઃ કંબુકાંતિ ધરગ્રીવા શોભયા, સમલંકૃતમ સિંહવધુ ચિત્કો સ્કંધો માંસલો બિભ્રતમ વરમ બાહુદધાનમ દીર્ઘાંગો કેયુર કટાંકિંતો મુદ્રિકા હીર શોભાર્ભિતો ભૂષિતો, જાનુલંબિનો વક્ષોદધાનમ વિપુલમ લક્ષ્મીવાસેન શોભિતમ, શ્રીવત્સ આદિ વિચિત્ર અંકિતમ સુમનોહરમ મહોદરમ મહાનાભિમ શુભકટ્યા વિરાજિતમ, કાંચયા વેવ મણિમય્યા ચવેશેષેણ શ્રિયાન્વિતમ ઉરુભ્યામ વિમલાભ્યામ ચ જાનુભ્યામ શોભિતમ શ્રિયા, चरणाभ्याम वज्र रेखाय वांग अंकुश सुरेखया युताभ्याम योगी ध्येया भ्याम कोमलाभ्याम विराजितम। 35मा अध्याय 57 થી 69 श्लोक संख्या। आ प्रमाण ध्यान ने स्मरण करीने तमे संसार सागर थी पार थई जशो। जे मनुष्य दररोज चंदन वगैरह सामग्रियों थी इच्छा अनुसार श्री रामचंद्र जी नु पूजन करे छे तेने आ लोक अने परलोक नी उत्तम समृद्धि प्राप्त थाय छे। तमे श्री राम ना ध्यान नी विधि पूछी हती ते मैं तमने जणावी दीधी। आ प्रमाणे ध्यान करीने भवसागर थी पार थई जाओ। आरण्यके कह्यु, मुनिश्रेष्ठ हूँ तमने फरी थोड़ा प्रश्न पूछू छू, मने तेमना उत्तर आपो। महामते गुरुजनो पोताना सेवक पर कृपा करीने तेमने बधी वातो कही दे। महाभाग तमे दररोज जेमनू ध्यान करो छो ते श्रीराम कोण छे तथा तेमना चरित्र क्या क्या छे बतावानी कृपा करो। द्विज श्रेष्ठ श्रीरामे शा माटे अवतार श्रीरामे शा माटे अवतार लीधो हतो, तेओ मनुष्य शरीरमां शा माटे प्रगट थया हता, तमे मारी शंकानुं निवारण करवा माटे आ बधुं मने तरत कहो। मुनिना परम कल्याणमय वचन सांभळीने महर्षि लोमसे श्रीरामचंद्रजीना अद्भुत चरित्रनुं वर्णन कर्युं। तेमणे कह्युं, योगेश्वरोना ईश्वर भगवाने संपूर्ण लोकोने दुखी जाणीने संसारमां पोतानी कीर्तिनो विस्तार करवानो विचार कर्यो। आवुं करवानो उद्देश्य ए हतो के जगतना मनुष्य मारा लीला चरित्रोनुं गान करीने घोर संसारथी तरी जशे। आवुं विचारीने भक्तोना मनने आकर्षित करनारा दया सागर भगवाने चार विग्रहोमां अवतार धारण कर्यो, साथे ज तेमनी हालादिनी शक्ति लक्ष्मी पण अवतीर्ण थई। पूर्व काल में त्रेतायुग आया पी सूर्यवंश में श्री रघुनाथ जी पूर्ण अवतार थयो, तेमनी श्रीराम ना नामे प्रसिद्धि थी। श्रीराम ना नेत्र कमल जेवा शोभायमान हता, लक्ष्मण सदा तेमनी साथे रहता हता। धीरे धीरे तेओ युवान थया, त्यार पछी पितानी आज्ञा थी बन्ने भाई श्रीराम अने लक्ष्मण महर्षि विश्वामित्रना अनुगामी थया। राजा दशरथे तेमना यज्ञनी रक्षा माटे पोताना बन्ने कुमारोने विश्वामित्रजीने सौंपी दीधा। ते बन्ने भाई जितेन्द्रिय धनुर्धर ने वीर हता। मार्गमां जता समये तेमने भयंकर वनमां ताड़का नामनी राक्षसी मळी, तेणे तेमना रस्तामां विघ्न नाख्युं। त्यारे महर्षि विश्वामित्रनी आज्ञाथी रघुकुल भूषण श्रीरामचंद्रजीए ताड़काने परलोक मोकली दीधी। गौतम पत्नी अहल्या जे इंद्रनी साथे संपर्क करवाना कारणे पत्थर थई गई हती, ते श्रीरामना चरण स्पर्शथी पुनः पोताना स्वरूपने प्राप्त थई गई। विश्वामित्रनो यज्ञ प्रारंभ थता श्री रघुनाथजीए पोताना श्रेष्ठ बाणोथी मारीचने घायल कर्यो अने सुबाहुने मारी नाख्यो। त्यार पछी राजा जनकना भवनमां राखेला शंकरजीना धनुष्यने तोड्युं। ते समये श्रीरामचंद्रजीनी अवस्था 15 વર્ષની હતી। એમણે 6 વર્ષની અવસ્થાવાળી મિથિલેશ કુમારી સીતા જે પરમ સુંદરી અને અયોનિજા હતી ની સાથે વિધિ અનુસાર લગ્ન કર્યા। ત્યાર પછી 12 વર્ષ સુધી શ્રીરામચંદ્રજી સીતાની સાથે રહ્યા। 27મા વર્ષની ઉંમરમાં તેમને યુવરાજ બનવાની તૈયારી થઈ। તે દરમિયાન રાણી કૈકેયીએ રાજા દશરથ પાસે 2 વરદાન માગ્યા। તેમાંથી 1 વરદાન દ્વારા તેમણે એવી ઈચ્છા પ્રગટ કરી કે શ્રીરામ મસ્તક પર જટા ધારણ કરીને 14 વર્ષ વનમાં રહે, તથા બીજા વરદાન દ્વારા એ માગ્યું કે મારા પુત્ર ભરતને યુવરાજ બનાવવામાં આવે। રાજા દશરથે શ્રીરામને વનવાસ આપી દીધો। શ્રીરામચંદ્રજી 3 રાત્રિ સુધી માત્ર જળ પીને રહ્યા। 4થા દિવસે તેમણે ફળાહાર કર્યો અને 5મા દિવસે ચિત્રકૂટ પર જઈને પોતાના માટે રહેવાનું સ્થાન બનાવ્યું। આ પ્રમાણે ત્યાં 12 વર્ષ વ્યતીત થઈ ગયા। ત્યાર પછી 13મા વર્ષના આરંભમાં તેઓ પંચવટીમાં જઈને રહેવા લાગ્યા। મહામુનિ ત્યાં શ્રીરામે લક્ષ્મણ દ્વારા સુરપણખા નામની રાક્ષસીને તેનું નાક કાપીને કૃપ બનાવી દીધી। ત્યાર પછી તેઓ જાનકીજીની સાથે વનમાં વિચરણ કરવા લાગ્યા। દરમિયાન પોતાના પાપોના ફળનો ઉદય થતા દસ માથાવાળો રાક્ષસ રાજ રાવણ સીતાને હરી લઈ જવા માટે ત્યાં આવ્યો અને માઘ કૃષ્ણ અષ્ટમીએ વૃંદ નામના મુહૂર્તમાં કે જ્યારે શ્રીરામ અને કૃષ્ણ જ્યારે શ્રીરામ અને લક્ષ્મણ આશ્રમ પર ન હતા સીતાને હરી લઈ ગયો તેના દ્વારા અપહરણ થતા દેવી સીતા ટીટોળીની જેમ વિલાપ કરવા લાગ્યા હા રામ મને રાક્ષસ હરીને લઈ જઈ રહ્યો છે મારી રક્ષા કરો રક્ષા કરો રાવણ કામને આધીન થઈને જનક કિશોરી સીતાને લઈ જઈ રહ્યો હતો તે દરમિયાન પક્ષીરાજ જટાયુ ત્યાં આવી પહોંચ્યા તેમણે રાક્ષસરાજ રાવણ સાથે યુદ્ધ કર્યું પરંતુ સ્વયં તેના હાથે મરાઈ જતા ધરતી પર પડી ગયા ત્યાર પછી દસમા મહિનામાં માર્ગશીર્ષ કહેતા આ ગણતરી શુક્લ પક્ષની મહિનાનો આરંભ માનીને કરવામાં આવી છે તેથી અહીં માર્ગશીર્ષ શુક્લનો અર્થ અહીંની પ્રચલિત ગણતરી પ્રમાણે કાર્તિક શુક્લ પક્ષ સમજવું જોઈએ તથા એ જ પ્રમાણે આગળ બતાવવામાં આવનારી અન્ય તિથિઓને પણ સમજવી જોઈએ ત્યાર પછી દસમા મહિનામાં માર્ગશ્રી શુક્લ નવમીના દિવસે સંપાતીએ વાનરોને આ વાતની સૂચના આપી કે સીતા દેવી રાવણના ભવનમાં નિવાસ કરે છે પછી એકાદશીએ હનુમાનજી મહેન્દ્ર પર્વત પરથી ઉછળીને 100 યોજન પહોળો સમુદ્ર ઓળંગી ગયા તે રાતમાં લંકાપુરીમાં તેઓ સીતાની શોધ કરતા રહ્યા રાત્રિના અંતિમ ભાગમાં હનુમાનજીને સીતાના દર્શન થયા દ્વાદશીના દિવસે તેઓ સિંહછપ્પા એટલે શીશમ વૃક્ષ નામના વૃક્ષ પર બેસી રહ્યા તે જ દિવસે રાત્રે જાનકીજીને વિશ્વાસ અપાવવા માટે તેમણે શ્રીરામચંદ્રજીની કથા સંભળાવી પછી ત્રયોદશી અક્ષ વગેરેની સાથે તેમનું યુદ્ધ થયું ચતુર્દશીના દિવસે ઇન્દ્રજીતે આવીને તેમને બ્રહ્માસ્થી બાંધી દીધા ત્યાર પછી તેમની પૂંછમાં આગ લગાડી દીધી અને તે જ આગ દ્વારા તેમણે લંકાપુરીને બાળી નાખી પૂર્ણિમાએ તેઓ ફરી મહેન્દ્ર પર્વત પર આવી ગયા પછી માર્ગશ્રી કૃષ્ણ પક્ષની પ્રતિપદાથી લઈને 5 દિવસ તેમણે માર્ગમાં પસાર કર્યો 6ઠા દિવસે મધુવનમાં જઈને તેનો વિધ્વંસ કર્યો અને 7મીએ શ્રીરામચંદ્રજીની પાસે પહોંચીને સીતાજી આપેલું ચિહ્ન તેમને અર્પણ કર્યું તથા ત્યાંના બધા સમાચાર કહી સંભળાવ્યા ત્યાર પછી 8મીએ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર અને વિજય નામના મુહૂર્તમાં બપોરના સમયે શ્રી રઘુનાથજી લંકામાં જવા માટે પ્રસ્થાન કર્યું શ્રી રામચંદ્રજી એવી પ્રતિજ્ઞા કરીને કે હું સમુદ્ર ઓળંગીને રાક્ષસરાજ રાવણનો વધ કરીશ દક્ષિણ દિશા તરફ ચાલ્યા તે સમયે સુગ્રીવ તેમના સહાયક થયા સાત દિવસ પછી સમુદ્ર તટે પહોંચીને તેમણે સેનાને ઉતારો આપ્યો પોષ શુક્લ પ્રતિપદાથી લઈને તૃતીયા સુધી શ્રી રઘુનાથજી સેના સહિત સમુદ્ર તટ પર રહ્યા ચતુર્થીએ વિભીષણ તેમને આવીને મળ્યા પછી 5મીએ સમુદ્ર પાર કરવાના વિષયમાં વિચાર કર્યો ત્યાર પછી શ્રીરામે 4 દિવસ સુધી અનશન કર્યું પછી સમુદ્રથી વરદાન મળ્યું અને તેણે પાર જવાનો ઉપાય બતાવી દીધો ત્યાર પછી 10મીએ સેતુ બાંધવાનો આરંભ કર્યો અને ત્રયોદશીએ પૂરો થયો ચતુર્દશીએ શ્રીરામે સુવેલ પર્વત પર પોતાની સેનાને ઉતારો આપ્યો પૂર્ણિમાથી દ્વિતીયા સુધી 3 દિવસમાં સંપૂર્ણ સેના સમુદ્રને પાર થઈ સમુદ્ર પાર કરીને લક્ષ્મણ સહિત શ્રીરામે વાનરરાજની સેના સાથે લઈને સીતા માટે લંકાપુરીને ચારે બાજુથી ઘેરી લીધી તૃતીયાથી 10મી પર્યંત 8 દિવસ સુધી સેનાનો ઘેરાવ ચાલુ રહ્યો એકાદશીના દિવસે શુક અને સારણ સેનામાં ઘૂસી ગયા પોષ કૃષ્ણ દ્વાદશીએ શાર્દુલ દ્વારા વાનર સેનાની ગણતરી થઈ સાથે જ તેણે મુખ્ય મુખ્ય વાનરોની શક્તિનું પણ વર્ણન કર્યું શત્રુ સેનાની સંખ્યા જાણીને રાવણે ત્રયોદશીથી અમાવસ્યા પર્યંત 3 દિવસ સુધી લંકાપુરીમાં પોતાના સૈનિકોને યુદ્ધ માટે ઉત્સાહિત કર્યા માઘ શુક્લ પ્રતિપદાએ અંગત દૂત બનીને રાવણના દરબારમાં ગયા બીજી બાજુ રાવણે માર્યા દ્વારા બીજી બાજુ રાવણે માયા દ્વારા સીતાને તેમના પતિના કપાયેલા મસ્તક વગેરેનું વર્ણન દર્શન કરાવ્યું. માઘની દ્વિતીયાથી લઈને અષ્ટમી પર્યંત 7 દિવસ સુધી રાક્ષસો અને વાનરોમાં ઘોર યુદ્ધ થતું રહ્યું. માઘ શુક્લ નવમીએ રાત્રિના સમયે ઇન્દ્રજીતે યુદ્ધમાં શ્રીરામ અને લક્ષ્મણને નાગપાશથી બાંધી દીધા. તેના કારણે મુખ્ય મુખ્ય વાનરો જ્યારે બધી બાજુથી વ્યાકુળ અને ઉત્સાહહીન થઈ ગયા ત્યારે 10મીએ નાગપાશનો નાશ કરવા માટે વાયુદેવે શ્રીરામચંદ્રજીના કાનમાં ગરુડના મંત્રના જપ અને તેમના સ્વરૂપનું ધ્યાન બતાવી દીધું. આ પ્રમાણે કરવાથી એકાદશીએ ગરુડજીનું આગમન થયું. પછી દ્વાદશીએ શ્રીરામચંદ્રજીના હાથે ધૂમ્રાક્ષનો વધ થયો. ત્રયોદશીના દિવસે પણ તેમના દ્વારા કંપન નામનો રાક્ષસ યુદ્ધમાં મરાઈ ગયો. માઘ શુક્લ ચતુર્દશીથી કૃષ્ણ પક્ષની પ્રતિપદા સુધી 3 દિવસમાં નીલ દ્વારા પ્રહસ્તનો વધ થયો. માઘ કૃષ્ણ દ્વિતીયાથી ચતુર્થી પર્યંત 3 દિવસ સુધી તુમુલ એટલે દારૂણ યુદ્ધ કરીને શ્રીરામે રાવણને રણભૂમિથી ભગાડી દીધો. પંચમીથી અષ્ટમી સુધી 4 દિવસમાં રાવણે કુંભકર્ણને જગાડ્યો અને જાગ્યા પછી તેણે આહાર લીધો. પછી 9મીથી ચતુર્દશી પર્યંત 6 દિવસ સુધી યુદ્ધ કરીને શ્રીરામે કુંભકર્ણનો વધ કર્યો. તેણે ઘણા બધા વાનરોનું ભક્ષણ કર્યું હતું. અમાવસ્યાના દિવસે કુંભકર્ણના મૃત્યુના શોકમાં રાવણે યુદ્ધ બંધ રાખ્યું. તેણે પોતાની સેના પાછળ હટાવી લીધી. ફાલ્ગુન શુક્લ પ્રતિપદાથી ચતુર્થી સુધી 4 દિવસમાં 20 તંતુ વગેરે 5 રાક્ષસ માર્યા ગયા. પંચમીથી સપ્તમી સુધીના યુદ્ધમાં અતિકાયનો વધ થયો. અષ્ટમીથી દ્વાદશી સુધી 5 દિવસમાં નિકુંભ અને કુંભનો વધ કરવામાં આવ્યો. ત્યાર પછી 3 દિવસમાં મકરાક્ષનો વધ થયો. ફાગણ કૃષ્ણ દ્વિતીયાના દિવસે ઇન્દ્રજીતે લક્ષ્મણ પર વિજય મેળવ્યો. પછી તૃતીયાથી સપ્તમી સુધી 5 દિવસ લક્ષ્મણને માટે દવા વગેરેના પ્રબંધમાં વ્યગ્ર રહેવાના કારણે શ્રીરામે યુદ્ધ બંધ રાખ્યું. ત્યાર પછી ત્રયોદશી પર્યંત 5 દિવસ સુધી યુદ્ધ કરીને લક્ષ્મણે વિખ્યાત બળશાળી ઇન્દ્રજીતને યુદ્ધમાં મારી નાખ્યો. ચતુર્દશીએ દશગ્રીવ રાવણે યજ્ઞની દીક્ષા લીધી અને યુદ્ધને સ્થગિત રાખ્યો. પછી અમાવસ્યાના દિવસે તે યુદ્ધ માટે પ્રસ્થિત થયો. ચૈત્ર શુક્લ પ્રતિપદાથી લઈને 5મી સુધી રાવણ યુદ્ધ કરતો રહ્યો. તે 5 દિવસોમાં અનેક રાક્ષસોનો સંહાર થયો. 6થી 8મી સુધી મહાપાર્શ્વ વગેરે રાક્ષસો માર્યા ગયા. ચૈત્ર શુક્લ 9મીના દિવસે લક્ષ્મણજીને શક્તિ વાગી ત્યારે શ્રીરામે ક્રોધ કરીને દશશીષને યુદ્ધમાંથી મારી ભગાડ્યો. પછી અંજના નંદન હનુમાનજી લક્ષ્મણજીની ચિકિત્સા માટે દ્રોણ પર્વત ઉઠાવી લાવ્યા. 10મીના દિવસે શ્રીરામચંદ્રજી ભયંકર યુદ્ધ કર્યું જેમાં અસંખ્ય રાક્ષસોનો સંહાર થયો. એકાદશીના દિવસે ઇન્દ્રનો મોકલેલો માતલી નામના સારથી શ્રીરામચંદ્રજી માટે રથ લઈ આવ્યો અને તેને યુદ્ધ ક્ષેત્રમાં ભક્તિપૂર્વક તેમણે શ્રી રઘુનાથજીને અર્પણ કર્યું. પછી શ્રી રામચંદ્રજી ચૈત્ર શુક્લ દ્વાદશીથી કૃષ્ણ પક્ષની ચતુર્દશી સુધી 18 દિવસ રોષપૂર્ણ યુદ્ધ કરતા રહ્યા. અંતે તે દ્વેરથ યુદ્ધમાં રામે રાવણનો વધ કર્યો. તે તુમુલ સંગ્રામમાં શ્રી રઘુનાથજીએ જ વિજય પ્રાપ્ત કર્યો. માઘ શુક્લ દ્વિતીયાથી લઈને ચૈત્ર કૃષ્ણ ચતુર્દશી સુધી 87 દિવસ થાય છે. એની વચ્ચે માત્ર 15 દિવસ યુદ્ધ બંધ રહ્યું. બાકીના 72 દિવસ સુધી સંગ્રામ ચાલતો રહ્યો. રાવણ વગેરે રાક્ષસોનો દાહ સંસ્કાર અમાવસ્યાના દિવસે થયો. વૈશાખ શુક્લ પ્રતિપદાએ શ્રીરામચંદ્રજી યુદ્ધભૂમિમાં જ રહ્યા. દ્વિતીયાએ લંકાના રાજ્ય પર વિભીષણનો અભિષેક કરવામાં આવ્યો. તૃતીયાએ સીતાજીની અગ્નિ પરીક્ષા થઈ અને દેવતાઓએ આશીર્વાદ આપ્યા. આ પ્રમાણે લક્ષ્મણના મોટા ભાઈ શ્રીરામે લંકાપતિ રાવણને થોડાક જ દિવસમાં મારીને પરમ પવિત્ર જનક કિશોરી સીતાને ગ્રહણ કર્યા, જેમને રાક્ષસ બહુ કષ્ટ આપ્યું, જેમને રાક્ષસે બહુ કષ્ટ આપ્યું હતું, જાનકીજીને મેળવીને શ્રી રામચંદ્રજીને બહુ પ્રસન્નતા થઈ અને તેઓ લંકાથી પાછા ફર્યા. વૈશાખ શુક્લ ચતુર્થીએ પુષ્પક વિમાન પર બેસીને તેઓ આકાશ માર્ગે ફરી અયોધ્યાપુરી જવા નીકળ્યા. વૈશાખ શુક્લ પંચમી ભગવાન શ્રીરામ પોતાના દલ બલ સાથે ભરદ્વાજ મુનિના આશ્રમ પર આવ્યા અને 14મું વર્ષ પૂરું થયા બાદ ષષ્ઠીએ નંદીગ્રામમાં ભરત નંદીગ્રામમાં જઈને ભરતને મળ્યા. પછી સપ્તમી અયોધ્યામાં શ્રી રઘુનાથજીનો રાજ્યાભિષેક થયો. મિથિલેશ કુમારી સીતાને વધારે દિવસ સુધી રામથી અલગ થઈને રાવણને ત્યાં રહેવું પડ્યું. 42 વર્ષની ઉંમરમાં શ્રી રામચંદ્રજીએ રાજ્ય ગ્રહણ કર્યું. તે સમયે સીતાની ઉંમર 33 વર્ષની હતી. રાવણનો સંહાર કરનારા ભગવાન શ્રીરામ 14 વર્ષ બાદ ફરી પોતાની પુરી અયોધ્યામાં પ્રવિષ્ટ થઈને બહુ પ્રસન્ન થયા. ત્યાર પછી તેઓ ભાઈઓની સાથે રાજ્ય કાર્ય સંભાળવા લાગ્યા. શ્રી રઘુનાથજીના રાજ્યકાળ સમયે જ અગસ્ત્યજી, જે એક શ્રેષ્ઠ વક્તા છે તથા જેમની ઉત્પત્તિ કુંભથી થઈ છે, શ્રી રામ પાસે આવશે. તેમના કહેવાથી શ્રી રઘુનાથજી અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કરશે. હે સુરત, ભગવાનનો આ યજ્ઞ સંબંધી અશ્વ તમારા આશ્રમ પર આવશે તથા તેની રક્ષા કરવાવાળા યોદ્ધા પણ બહુ હર્ષ સાથે તમારા આશ્રમ પર પધારશે. તેમની સામે તમે શ્રી રામચંદ્રજીની મનોહર કથા સંભળાવશો તથા તે લોકોની સાથે અયોધ્યાપુરી પણ જશો. દ્વિજ શ્રેષ્ઠ, અયોધ્યામાં કમલ નયન શ્રીરામના દર્શન કરીને તમે તરત જ સંસાર સાગરથી પાર થઈ જશો. મુનિશ્રેષ્ઠ લોમસજી સર્વજ્ઞ છે. તેમણે મને ઉપયુક્ત વાતો કહીને પૂછ્યું, આરણ્યક, તમારે પોતાના કલ્યાણ માટે બીજું શું પૂછવું છે? ત્યારે મેં તેમને કહ્યું, મહર્ષિ, તમારી કૃપાથી મને ભગવાન શ્રીરામના અદ્ભુત ચરિત્રનું પૂર્ણ જ્ઞાન થઈ ગયું. હવે તમારી જ કૃપાથી હું તેમના ચરણ કમળોને પણ પ્રાપ્ત કરીશ. આમ કહીને મેં મુનિશ્વરને પ્રણામ કર્યા. ત્યાર પછી તેઓ ચાલ્યા ગયા. તેમની કૃપાથી મને શ્રીરામચંદ્રજીના ચરણોની પૂજન વિધિ પણ પ્રાપ્ત થઈ છે. ત્યારથી હું સદા શ્રીરામના ચરણોનું ચિંતન કરું છું તથા આળસ છોડીને વારંવાર તેમના ચરિત્રનું ગાન કરતો રહું છું. તેમના ગુણોનું ગાન મારા ચિત્તને લોભાવતું રહે છે. હું તે ગુણગાન દ્વારા બીજા લોકોને પણ પવિત્ર કર્યા કરું છું તથા મુનિના વચનોનું વારંવાર સ્મરણ કરીને ભગવદ્ દર્શનની ઉત્કંઠાથી પુલકિત થઈ જાઉં છું. આ પૃથ્વી પર હું ધન્ય છું, કૃતકૃત્ય છું અને પરમ સૌભાગ્યશાળી છું, કેમ કે મારા હૃદયમાં શ્રી રામચંદ્રજીના ચરણ કમળોને જોવાની જે અભિલાષા છે તે અવશ્ય પૂરી થશે. તેથી સર્વ પ્રકારે પરમ મનોહર શ્રી રામચંદ્રજીનું જ ભજન કરવું જોઈએ. સંસાર સમુદ્રથી પાર જવાની ઈચ્છાથી બધા લોકોએ શ્રી રઘુનાથજીની જ વંદના કરવી જોઈએ. ધન્યો અહમ, કૃતકૃત્યો અહમ, સૌભાગ્યો અહમ, મહિતલે રામચંદ્ર પદામ ભોજ દી દ્રક્ષા મે ભવિષ્યતિ. તસ્માત સર્વાત્મના રામો ભજનીયો મનોહરઃ, વંદનીયો હિ સર્વેષાં સંસાર અબ્ધિતિ તિર્ષયા. 36મા અધ્યાયના 89 થી 90 શ્લોક સંખ્યા. સારું, હવે તમે લોકો જણાવો, શા માટે અહીં આવ્યા છો? ક્યાં ધર્માત્મા રાજા અશ્વમેઘ નામના મહાન યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા છે? આ બધી વાતો અહીં જણાવીને અશ્વની રક્ષા માટે જાઓ અને શ્રી રઘુનાથજીના ચરણોનું નિરંતર ચિંતન કરતા રહો. આરણ્યક મુનિના વચન સાંભળીને બધા લોકોને બહુ વિસ્મય થયું. તેઓ શ્રી રઘુનાથજીનું સ્મરણ કરતા રહીને તેમને કહ્યું, બ્રહ્મર્ષિવર, આ સમયે તમારા દર્શન કરીને અમે બધા લોકો પવિત્ર થઈ ગયા, કેમ કે તમે અહીં શ્રી રામચંદ્રજીની કથા સંભળાવીને સૌને પવિત્ર કરતા રહો છો. તમે અમને જે કંઈ પૂછ્યું છે તે બધું અમે જણાવીએ છીએ, તમે અમારા યથાર્થ વચનને સાંભળો. મહર્ષિ અગસ્ત્યજીના કહેવાથી ભગવાન શ્રીરામ જ બધી સામગ્રી એકત્રિત કરીને અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા છે. તેમનો યજ્ઞ સંબંધી અશ્વ અહીં આવ્યો છે અને તેની રક્ષા કરતા અમે લોકો પણ અશ્વની સાથે જ તમારા આશ્રમ પર આવી પહોંચ્યા છીએ. હે મહામતે, આજ અમારા આવવાનો હેતુ છે રસાયણ જેવા મનને પ્રિય લાગનારા ઉત્તમ વચન સાંભળીને રામ ભક્ત બ્રાહ્મણ આરણ્યક મુનિને બહુ હર્ષ થયો. તેઓ કહેવા લાગ્યા, આજે મારા મનોરથ રૂપી વૃક્ષમાં ફળ આવી ગયું. તે ઉત્તમ શોભાથી સંપન્ન થઈ ગયું. મારી માતાએ જેના માટે મને જન્મ આપ્યો હતો તે શુભ ઉદ્દેશ્ય આજે પૂરો થઈ ગયો. આજ સુધી હવિષ્ય દ્વારા મેં જે હવન કર્યા છે તે અગ્નિહોત્રનું ફળ આજે મને મળી ગયું. કેમ કે હવે હું શ્રી રામચંદ્રજીના યુગલ ચરણારવિંદના દર્શન કરીશ. આહા, જેનું હું દરરોજ મારા હૃદયમાં ધ્યાન કરતો હતો તે મનોહર રૂપધારી અયોધ્યાનાથ ભગવાન શ્રીરામ અવશ્ય મારા નેત્રોને સામે આવીને દર્શન આપશે. હનુમાનજી મને હૃદય લગાડીને મારા કુશળ પૂછશે. તેઓ સંતોના શિરોમણી છે. મારી ભક્તિ જોઈને તેમને બહુ સંતોષ થશે. આરણ્યક મુનિના વચન સાંભળીને કપિશ્રેષ્ઠ હનુમાનજીએ તેમના બંને ચરણ પકડી લીધા અને કહ્યું, બ્રહ્મર્ષિ, હું જ હનુમાન છું. સ્વામી, હું તમારો સેવક છું અને તમારી સામે ઊભો છું. મુનીશ્વર, મને શ્રી રઘુનાથજીના દાસની ચરણરજ સમજો. હનુમાનજી શ્રીરામ ભક્ત હોવાના કારણે બહુ જ શોભી રહ્યા હતા. તેમની ઉપયુક્ત વાતો સાંભળીને આરણ્યક મુનિને ભારે હર્ષ થયો અને તેમણે હનુમાનજીને હૃદય લગાવી લીધા. બંનેના હૃદયમાંથી પ્રેમની ધારા વહી રહી હતી. બંને આનંદ સુધામાં નિમગ્ન થઈને શિથિલ તથા ચિત્ર લિખિત જેવા પ્રતીત થઈ રહ્યા હતા. શ્રી રઘુનાથજીના ચરણ કમળોના પ્રેમથી જ બંનેનું મન પરિપૂર્ણ હતું. તેથી બંને બેસીને આપસમાં ભગવાનની મનોહર કથાઓ કહેવા લાગ્યા. મુનિશ્રેષ્ઠ આરણ્યક શ્રીરામના ચરણોનું ધ્યાન કરી રહ્યા હતા. હનુમાનજીએ તેમને આ મનોહર વચન કહ્યા, મહર્ષે, આ શ્રી રઘુનાથજીના ભાઈ મહાવીર શત્રુઘ્ન તમને પ્રણામ કરી રહ્યા છે. આ પ્રબળ વીરો દ્વારા સેવિત ભરતકુમાર પુષ્કલ પણ તમારા ચરણોમાં શીશ ઝુકાવે છે તથા આ બાજુ જે મહાન બળવાન અને અનેક ગુણોથી વિભૂષિત સજ્જન ઉભા છે તેમને શ્રી રઘુનાથજીના મંત્રી સમજો. અતિ ભયંકર યોદ્ધા મહાયશસ્વી રાજા સુબાહુ પણ તમને પ્રણામ કરે છે. તેઓ શ્રી રામચંદ્રજીના ચરણ કમળોના મકરંદનું પાન કરનારા મધુકર છે. આ રાજા સુમદ છે જેમને પાર્વતીજીએ શ્રી રઘુનાથજીના ચરણોની ભક્તિ પ્રદાન કરી છે જેથી તેઓ સંસાર સમુદ્રથી પાર થઈ ચૂક્યા છે. તેઓ પણ તમારા ચરણોમાં નમસ્કાર કરે છે. જેમણે પોતાના સેવકના મુખેથી શ્રીરામચંદ્રજીના અશ્વને આવેલો સાંભળીને પોતાનું આખું રાજ્ય જ ભગવાનને અર્પણ કરી દીધું છે તે રાજા સત્યવાન પણ પૃથ્વી પર માથું ટેકવીને તમને નમસ્કાર કરે છે. હનુમાનજીના વચન સાંભળીને મુનિએ બહુ આદર સાથે બધાને હૃદય લગાડ્યા અને ફળમૂળ વગેરે દ્વારા બધાનો સ્વાગત સત્કાર કર્યો. પછી શત્રુઘ્ન વગેરે બધા લોકોએ બહુ જ પ્રસન્નતા સાથે મહર્ષિના આશ્રમ પર નિવાસ કર્યો. પ્રાતઃ કાળે નર્મદામાં નિત્ય કર્મ કરીને તે બધા સૈનિક આગળ જવા તત્પર થયા. શત્રુઘ્ન આરણ્યક મુનિને પાલખી પર બેસાડીને પોતાના સેવકો દ્વારા તેમને શ્રી રઘુનાથજી પાસે અયોધ્યામાં પહોંચાડી દીધા. સૂર્યવંશી રાજાઓએ જેને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું હતું તે અયોધ્યાપુરીને દૂરથી જ જોઈને આરણ્યક મુનિ પાલખીમાંથી ઉતરી પડ્યા અને શ્રી રામચંદ્રજીના દર્શનની ઈચ્છાથી પેદલ ચાલવા લાગ્યા. જનસમુદાયથી શોભાયુક્ત તે રમણીય નગરીમાં પહોંચીને તેમના મનમાં શ્રીરામને જોવા માટે હજાર હજાર અભિલાષાઓ ઉત્પન્ન થઈ. થોડી જ વારમાં તે યજ્ઞ મંડપથી સુશોભિત સરયુના પાવન તટ પર તેમને શ્રી રામચંદ્રજીની ઝાંખી થઈ. ભગવાનનો શ્રી વિગ્રહ દુર્વાદળ જેવો શ્યામ સુંદર દેખાતો હતો. તેમના નેત્ર ખીલેલા કમળ જેવા શોભી રહ્યા હતા. તેમણે પોતાના કટી ભાગમાં મૃગશિંગ ધારણ કરેલું હતું. વ્યાસ વગેરે મહર્ષિ. અહીં વ્યાસ શબ્દનો અર્થશાસ્ત્રની વ્યાખ્યા કરનાર વિદ્વાન મહર્ષિ વશિષ્ઠ અથવા અગસ્ત્યનો વગેરેનો વાચક છે, જે કૃષ્ણ દ્વૈપાયન માટે નહીં વગેરેનો વાચક છે, શ્રી કૃષ્ણ દ્વૈપાયન માટે નહીં, કેમ કે તે સમયે તેમનો પ્રાદુર્ભાવ થયો ન હતો. વિસ્તારો વિગ્રહો વ્યાસ, આ પ્રમાણે વ્યાખ્યા કરનાર અર્થ માનો સુસંગત છે. પુરાણ વગેરે કથા વાંચનારા બ્રાહ્મણોને પણ વ્યાસ કહે છે. એવમ વાચયેદ વિપ્રહ સ બ્રહ્મન વ્યાસ ઉચ્યતે, આ પૌરાણિક વચનથી આનું સમર્થન થાય છે. એટલે વ્યાસ વગેરે મહર્ષિ તેમને વિટળાઈને બિરાજમાન હતા અને અનેક સુરવીર તેમની સેવામાં ઉપસ્થિત હતા. તેમના બંને પાર્શ્વભાગોમાં ભરત અને સુમિત્રાનંદન લક્ષ્મણ ઉભા હતા તથા શ્રી રઘુનાથજી દીનજનોને તેમની ઈચ્છા અનુસાર દાન આપી રહ્યા હતા. ભગવાનના દર્શન કરીને આરણ્યક મુનિએ પોતાને કૃતાર્થ માન્યા. તેઓ કહેવા લાગ્યા, આજે મારા નેત્ર સફળ થઈ ગયા, કેમ કે નેત્રો શ્રી રામચંદ્રજીના દર્શન કરી રહ્યા છે. મેં જે સંપૂર્ણ શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તે આજે સાર્થક થઈ ગયું, કેમ કે શ્રી રામચંદ્રજીના મહિમાને જાણીને આજે હું અયોધ્યામાં આવી પહોંચ્યો છું. આ પ્રમાણે હર્ષમાં ભરાઈને તેમણે ઘણી બધી વાતો કહી. શ્રી રઘુનાથજીના ચરણોના દર્શન કરીને તેમના સમસ્ત શરીરમાં રોમાંચ થઈ આવ્યો હતો. આવી અવસ્થામાં તેઓ રમાનાથ ભગવાન શ્રીરામની સમીપ ગયા, જે બીજા માટે અગમ્ય છે તથા વિચાર પરાયણ યોગેશ્વરોથી પણ બહુ દૂર છે. ભગવાનની નિકટ પહોંચીને તેઓ બોલી ઉઠ્યા, આહા, આજે હું ધન્ય થઈ ગયો, કેમ કે શ્રી રઘુનાથજીના ચરણ મારા નેત્રોની સામે બિરાજમાન છે. હવે હું શ્રી રામચંદ્રજીને જોઈને એમની સાથે વાર્તાલાપ કરીને પોતાની વાણીને પવિત્ર કરીશ. શ્રી રામચંદ્રજી પણ પોતાના તેજથી જાજરમાન તપો મૂર્તિ વિપ્રવર આરણ્યક મુનિને આવેલા જોઈને તેમના સ્વાગત માટે ઉભા થઈ ગયા. તેઓ ઘણીવાર સુધી તેમના ચરણોમાં મસ્તક ઝુકાવી રહ્યા. દેવતા અને અસુર પોતાના મુગટ મણીઓથી જેમના યુગલ ચરણોની આરતી ઉતારે છે, તે જ પ્રભુ શ્રી રઘુનાથજી મુનિના પગમાં પડીને કહેવા લાગ્યા, બ્રાહ્મણ દેવ, આજે મેં મારા શરીરને પવિત્ર કરી દીધું. બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ મહાતપસ્વી આરણ્યક મુનિએ રાજાઓના શિરોમણી શ્રી રામચંદ્રજીને ચરણોમાં પડેલા જોઈને તેમના હાથ પકડીને ઉઠાડી અને પોતાના પ્રિયતમ પ્રભુને છાતીએ લગાડી દીધા. કૌશલ્યાનંદન શ્રીરામે બ્રાહ્મણને મણિજડિત ઊંચા આસન પર બેસાડ્યા અને પોતે જ જળ લઈને તેમના બંને પગ ધોયા. પછી ચરણોદક લઈને ભગવાનને તેને પોતાના મસ્તક પર ચડાવ્યું અને કહ્યું, આજે હું પોતાના પરિવાર અને સેવકો સહિત પવિત્ર થઈ ગયો. ત્યાર પછી દેવાધિદેવોથી સેવિત શ્રી રઘુનાથજીએ મુનિના લલાટમાં ચંદનનું તિલક કર્યું અને તેમને દુધાળ ગાય દાનમાં આપી. પછી મનોહર વચનોમાં કહ્યું, સ્વામી, હું અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યો છું, તમારા ચરણ અહીં આવી ગયા, તેથી હવે આ યજ્ઞ પૂર્ણ થઈ જશે. મારા અશ્વમેઘ યજ્ઞને તમે પોતાના ચરણોથી પવિત્ર કરી દીધો. રાજાધિરાજ શ્રી રઘુનાથજીના વચન સાંભળીને આરણ્યક મુનિએ હસતા રહીને મધુર વાણીમાં કહ્યું, સ્વામી, તમે બ્રાહ્મણોના હિતેશી અને આ પૃથ્વીના રક્ષક છો, તેથી આ વચન તમારે જ યોગ્ય છે. મહારાજ, વેદોના પારગામી બ્રાહ્મણો તમારા જ વિગ્રહ છે. જો તમે બ્રાહ્મણોની પૂજા વગેરે કર્તવ્ય કર્મનું આચરણ કરશો તો બધા રાજા પણ બ્રાહ્મણોનો આદર કરશે. શાસ્ત્રોના જ્ઞાનથી રહિત મૂઢ મનુષ્ય પણ જો તમારા નામનું સ્મરણ કરે છે તો તે સંપૂર્ણ પાપોના મહાસાગરને પાર કરીને પરમ પદને પ્રાપ્ત થાય છે. બધા વેદો અને ઇતિહાસોનો આ સ્પષ્ટ સિદ્ધાંત છે કે રામ નામનું જે સ્મરણ કરવામાં આવે છે તે પાપોથી ઉદ્ધાર કરનારું છે. શ્રી રઘુનાથજી, બ્રહ્મહત્યા જેવા પાપ પણ ત્યાં સુધી ગર્જના કરે છે જ્યાં સુધી તમારા નામોનું સ્પષ્ટ રૂપે ઉચ્ચારણ કરવામાં આવતું નથી. મહારાજ, તમારા નામોની ગર્જના સાંભળીને મહાપાતક રૂપી ગજરાજ ક્યાંક છુપાઈ જવા માટે સ્થાન શોધતો ભાગી જાય છે. ત્વન નામ સ્મરણ અન્મુઢ सर्वशास्त्र विवर्जित सर्व पाप अब्धि मूर्तय मूर्तय स गच्छेत परम परमं पदम सर्ववेदेतिहासनाम सारार्थो अयमिति स्फुटम यद्रामनाम स्मरणं क्रियते पाप तारकं तावद् गर्जन्ति पापानि ब्रह्महत्या समानि च न यावत् प्रोच्यते नाम रामचंद्र तव स्फुटम तवन्नाम गर्जनं श्रुत्वा महापातक कुञ्जराः पलायन्ते महाराज कुत्रचित् स्थानलिप्सया 37वां अध्याय 50 थी 53 श्लोक संख्या श्री राम तमारी कथा सांभळीने बधा लोको पवित्र थई जशे पूर्व काल में ज्यारे सतयुग चाली रह्यो हतो मैं गंगा तीर पर निवास करवा वाला पुराण वेता ऋषिओना मुखेथी आ वात सांभळी हती महान पाप करवाना कारणे व्याकुल हृदय वाला पुरुषों ने त्यां सुधी पापनो भय रहे छे ज्यां सुधी तेओ पोतानी जीभ थी परम मनोहर श्री राम नाम नु उच्चारण करता नथी तावत पाप भियह पुंसाम कातराणाम सुपापी नाम यावन्न वदते वाचा राम नाम मनोहरम 37वां अध्याय 56मो श्लोक तेथी श्री रामचंद्र जी आजे हूँ धन्य थई गयो तमारा दर्शन थी मारा संसार बंधन नो नाश सुलभ थई गयो मुनिना प्रमाणे कहिया पछी श्री रघुनाथ जी तेमनु पूजन कर्यु ते समय बधा महर्षि तेमने साधुवाद आपवा लाग्या दरमियान त्यां जे अत्यंत आश्चर्यजनक घटना घटी ते हूँ कहू छु मुनिश्रेष्ठ वात्स्यायन तमे श्रीरामनी भक्ति में तत्पर रहेवा वाला छो मारी बातों ने ध्यान आपीने सांभळो आरण्यक मुनि ने ध्यान में श्री रघुनाथ जी जेव स्वरूप देखात हतु तेज रूप में महाराज श्री रामचंद्र जी ने प्रत्यक्ष जोईने तेमने अत्यंत हर्ष थयो तेमने त्यां उपस्थित महर्षियों ने कह्यु मुनीश्वरो तमे लोको मारा मनोहर वचन सांभळो भला भूमंडल में मारा जेवो सौभाग्यशाळी मनुष्य कोण हशे श्री रामचंद्र जी मने नमस्कार करीने पोताना श्रीमुख थी मारू स्वागत अने कुशल समाचार पूछ्या छे तेथी आजे मारी समानता करनारो न कोई छे न थयुं छे अने न थशे श्रुतियो पण जेमना चरण कमलनी रजने सदा शोध्या करे छे तेज भगवाने आजे मारा चरणोदक माथे चढ़ावीने पोताने पवित्र मान्या छे आवुं कहता कहता तेमनुं ब्रह्मरंध्र फूटी गयुं तथा तेमांथी जे तेज निकळ्युं તે શ્રી રઘુનાથજીમાં સમાય ગયું આ પ્રમાણે સરયુના તટવર્તી યજ્ઞ મંડપમાં બધા લોકોની સામે આરણ્યક મુનિને સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત થઈ જે યોગીઓને માટે પણ દુર્લભ છે તે સમયે આકાશમાં દેવતાઓના વાજિંત્રો વાગવા લાગ્યા ભગવાનની આગળ પુષ્પ વૃષ્ટિ થઈ દર્શકોને માટે આ વિચિત્ર અને અદ્ભુત ઘટના હતી મુનિઓએ પણ આ દ્રશ્ય જોઈને મુનીશ્વર આરણ્યકની પ્રશંસા કરતા કહ્યું આ મુનિ શ્રેષ્ઠ કૃતાર્થ થઈ ગયા કારણ કે શ્રી રઘુનાથજીના સ્વરૂપમાં ભળી ગયા છે અધ્યાય 20 સમાપ્ત बोलो श्री रामचंद्र भगवान की जय।